વાલા ભક્તજનો, ધનુર્માસમાં વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની પાવન કથા ભાગીરથી ચાલી રહી છે. દરરોજ આપણે કથાનું શ્રવણ કરીએ છીએ. યજમાન પરિવાર, કલ્યાણજી બાપાનો સમગ્ર પરિવાર એમના વતી વક્તાશ્રીને પોથીશ્રીનું પૂજન કરવા માટે પૂજ્ય નારાયણ પ્રસાદ દાસજી સ્વામીને વિનંતી કરું. સ્વામી આવી અને વક્તાશ્રીનું પૂજન કરશે. આપણે પણ હૃદયના ભાવથી પૂજનમાં જોડાઈએ. શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસમ નારાયણમ નરક તારણ નામ ધ્યેયમ શ્યામમ સીતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વાં ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે. સહજાનંદ સ્વામી મહારાજની જય. વિરાજો શુભ શાંત આ હૃદયમાં કલ્યાણકારી હરિ છો જી અક્ષર ધામ નાયધિપતિ પ્રત્યક્ષ સર્વોપરિ સર્વે અક્ષર મુક્તને હૃદયમાં સ્નેહ કરીને સ્મરું જેથી હે કરુણાળુ મોહતણુ તો તે દુઃખ જાયે પરું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. સ્વામી નારાયણ ભગવાનની જય. શરણાગત વત્સલ દીનબંધુ પતિત પાવન અધમ ઉદ્ધારણ ભગવાન શ્રી સ્વામિનારાયણ અનંત મુમુક્ષુ જીવાત્માઓનું કલ્યાણ કરવા માટે ગુરુકુલ સંસ્કૃતિનો પુનરુદ્ધાર કરનાર પરમ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ આપણી જીવનનૈયાના નાવિક સમા પરમ પૂજ્ય ગુરુ મહારાજ સદાય સ્મરણ ભજનમાં રહે તેવા પૂજ્ય લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી પૂજ્ય નારાયણ પ્રસાદ દાસજી સ્વામી, પૂજ્ય સંત વલ્લભદાસજી સ્વામી, સર્વે મંચસ્થ બિરાજિત વંદનીય પૂજનીય સંતો, શાસ્ત્રીજી મહારાજના અનન્ય કૃપાપાત્ર કલ્યાણજી બાપા કામલિયાની પુણ્ય સ્મૃતિમાં એમના દીકરા પ્રવીણભાઈ અને એમના દીકરાઓ મયંકભાઈ, મનોજભાઈ, કૃણાલભાઈ એ યજમાન પરિવાર ભક્તજનો ખૂબ જ મુમુક્ષુ ભાવે પ્રત્યક્ષ રૂપે ઉપરાંત ઓનલાઈન માધ્યમ દ્વારા કથાનું શ્રવણ કરી રહેલા તમામ ભાવિક ભક્તજનો બધાને ભાવથી જય સ્વામિનારાયણ. ભગવાન નારાયણ અને લક્ષ્મીજીના લગ્ન થયા છે. બધા જ દેવતાઓ ભગવાનના મહિમાનું ગાન કરે છે, અલગ અલગ પ્રકારે સ્તુતિ કરે છે. એ સ્તુતિ એક મુમુક્ષુ માટે ઉપદેશ રૂપ છે, ભગવાનના મહિમાને અતિશય વધારનારી છે. ત્યારે આજે 12 આદિત્યો એ ભગવાનની સ્તુતિ કરે છે. પ્રકાશિતાયેન વયમ જગંતિ પ્રકાશયામો ભવતારમેશ સ્વયં પ્રકાશમ તમુરુ પ્રકાશમ પ્રકાશમૂર્તિમ પ્રણતા ભવંતમ. આદિત્ય સ્તુતિ કરે છે કે હે પ્રભુ, તમારા અપાયેલા પ્રકાશ દ્વારા અમે આ જગતમાં પ્રકાશીએ છીએ. તમે તો સ્વતંત્ર સિદ્ધ પ્રકાશવાળા છો, તમારે કોઈનો પ્રકાશ લેવા જવાની જરૂર નથી. તમે સ્વયં પ્રકાશ છો, તમારો પ્રકાશ ઉરુ પ્રકાશમ, તમારા પ્રકાશની કોઈ સીમા નથી. એ પ્રકાશના પારને કોઈ પણ પામી શકતું નથી. એવા હે પ્રભુ, તમે પ્રકાશ મૂર્તિમ કહેતા કે તમે પ્રકાશની જ મૂર્તિ છો. મૂર્તિ કહ્યું એટલે કે ભગવાન માત્ર પ્રકાશ ન કહ્યું, સાથે સાથે મૂર્તિ કહ્યું, એનો અર્થ એ કે ભગવાન સાકાર છે, મૂર્તિમાન છે. મધ્યના 13મા વચનામૃતમાં પણ મહારાજે આ વાત કરી છે. મહારાજ કહે કે અમારા હૃદયને વિશે એકલું તેજ વ્યાપી રહ્યું છે અને એ તેજને વિશે એક ભગવાનની મૂર્તિ દેખાય છે. એ મૂર્તિ અતિ પ્રકાશમય છે, ઘનશ્યામ છે, પણ અતિશય પ્રકાશ છે એટલે તેજે કરીને શ્યામ નથી જણાતી, શ્વેત જણાય છે. અહીંયા બધા આદિત્યો એવી જ કંઈક સ્તુતિ કરે છે કે હે ભગવાન, તમે પ્રકાશ મૂર્તિ છો. પ્રકાશ મૂર્તિ એવા હે પ્રભુ, અમે તમને વંદન કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ. પ્રણામ એટલે પ્રામાણિક રહેવાનું પ્રતિજ્ઞાપત્ર. પ્રણામ કરતી વખતે આપણે ભગવાનની આગળ પ્રતિજ્ઞા કરીએ છીએ કે હે પ્રભુ, જેવી રીતે તમે અમને પ્રકાશ, અનાજ, પાણી કોઈ પણ પ્રકારની ભેળસેળ કર્યા વગર પ્રામાણિકપણે અમને પૂરી પાડો છો, એવી જ રીતે હું પણ મારા જીવનમાં કોઈને પણ નહીં છેતરું, ક્યારેય પણ ખોટું નહીં કરું, હું મારી તમામ ફરજો પ્રામાણિકપણે બજાવીશ. પ્રણામ કરતી વખતે આપણે એ ભાવના કરવાની હોય છે. આ સ્તુતિની અંદર તમામ આદિત્યો પ્રણામ કરતી વખતે આવી જ ભાવના વ્યક્ત કરે છે, અને એટલા માટે જ આપણને તો મહારાજની આજ્ઞા છે કે સૂર્યોદય પહેલાં જાગી જવું. તોય પણ ક્યારેક 9 વાગી જાય, 10 વાગી જાય, પણ બધા સૂર્યદેવ તો સમય થાય એટલે ઉદયપણાને પામે અને સમય થાય એટલે અસ્તાચલને પામે છે, ક્યારેય પણ ભગવાનની આજ્ઞા લોપતા નથી. ભગવાનની આજ્ઞાને પાળવા માટે પોતાની જે ફરજો ભગવાને સોંપી છે એ ફરજો એ પ્રામાણિકપણે બજાવે છે. એટલે આદિત્યો અહીંયા જે ભગવાનને પ્રણામ કરે છે એમના પ્રણામ એ સાર્થક છે. હવે સાધ્ય દેવતાઓ એ ભગવાનની સ્તુતિ કરે છે. શાસ્તામ રૂપાણામ ચ મહોર ગાણામ દૈત્યાધિપાનામ ચ સુરાધિપાનામ ત્વં વે મનુનામ ચ પ્રજાપતિનામ રાજાધિરાજાય નમોસ્તુ તુભ્યં રાજાધિરાજાય નમોસ્તુ તુભ્યં. બધા જ સાધ્ય દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, તમે રાજાધિરાજ છો, 14 મનુઓ, દક્ષ પ્રજાપતિઓ અને આ પૃથ્વી ઉપર રહેતા સર્વે મનુષ્ય એ સર્વેના પણ જે રાજા છે એ રાજાના પણ તમે રાજા છો. માત્ર એટલું જ નહીં, 66 કરોડ દૈત્યો, 33 કરોડ દેવતાઓ, તમામ સર્પો એ બધાના જે રાજા છે એના પણ તમે રાજા છો. એટલે કે તમે જ સૌ ઉપર અમલ કરનારા છો, શાસન કરનારા છો, તમામના નિયંતા તમે છો, કંટ્રોલ પાવર સૌ કોઈનો તમારી પાસે છે. હે પ્રભુ, તમારી મરજી વિના આ પૃથ્વી ઉપર કોઈ સૂકું પાંદડું પણ તોડવાને કે હલાવવાને માટે સમર્થ થતું નથી. તમારા સિવાય અન્ય કોઈ પણ દેવતાઓ, દાનવો, મનુષ્યો અક્ષર પર્યંત કોઈ પણ દુનિયાનું શાસન કરી શકતા નથી. કારણ કે ભગવાનના 2 ગુણો એવા છે કે જે બીજા કોઈની પાસે નથી. એક કર્મફળ પ્રદાતાપણું અને બીજું નિયંતાપણું. એ ભગવાન જ કરી શકે, અન્ય કોઈ પણ ન કરી શકે. અત્યારે જે પણ આપણી ઉપર શાસન કરનારા આપણને દેખાય છે એ બધાનું શાસન ટેમ્પરરી છે, સમય પૂરતું છે, મર્યાદિત છે. પરંતુ ભગવાનનું શાસન આ જીવાત્મા ઉપર અનાદિથી છે અને અનંત યુગો સુધી ભગવાનનું જ શાસન આ જીવાત્મા ઉપર રહેવાનું છે. એટલા માટે સાધ્ય દેવો ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, તમે જ આ દુનિયાની અંદર રાજાધિરાજ છો, પણ આજનો જમાનો, ટેકનોલોજી, કળિયુગ એટલે બધા જ લોકોનું આકર્ષણ એ પૈસા તરફ છે. ભગવાન મારા નિયંતા છે આ વાતને ભૂલી લોકો આજે એવી ભાવના સેવે છે, રૂપિયો સહુનો રાજા જગતમાં, રૂપિયો સહુનો રાજા, રૂપિયે મેલી માજા જગતમાં, રૂપિયે મેલી માજા, રૂપિયો સહુને નાચ નચાવે, રૂપિયે છેલ છબીલા, રૂપિયો હસાવે રૂપિયો રડાવે, રૂપિયો હસાવે રૂપિયો રડાવે, નખરા કરે નવીના, રૂપિયો સહુનો રાજા જગતમાં, રૂપિયો સહુનો રાજા. ભગવાન મારા નિયંતા છે એ ભાવનાને ભૂલી આજે લોકો પૈસા પાછળ પાગલ થયા છે. પૈસા એ તો માત્ર સાધન છે, જીવન વ્યવહાર પૂરતું આપણે કમાઈ લઈએ, પેટ પૂરતું થઈ જાય પછી ભગવાનનું ભજન કરવું જોઈએ એની જગ્યાએ આજે સૌ કોઈ લોકો લાખ મળે તો 10 લાખને ઈચ્છે, 10 લાખ મળે તો કરોડ રૂપિયાને ઈચ્છે. એટલા માટે સાધ્ય દેવતાઓ કથા દ્વારા આપણને સ્ફૂર્ણા કરાવે છે કે રૂપિયો એ આપણા રાજા નથી, ભગવાન એ આપણા રાજા છે. હવે વસુ દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરે છે, ભવતી ભુવિ યદાસુરાન્યદાસુરાંશે પ્રથિત સનાતન ધર્મ ધાર્મિકાણામ કદન મુરુત દાત દા સ્વયં તે યવતર તે પ્રણ મામ ધર્મ ગોપ્રે યવતર તે પ્રણ મામ ધર્મ ગોપ્રે બધા જ વસુઓ એ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, સનાતન સિદ્ધ એવો એકાંતિક ધર્મ એને ધારણ કરનારા તમારા એકાંતિક ભક્તો એને જ્યારે આસુરી લોકો પીડે છે, માત્ર થોડી પીડા નહીં અતિશય પીડે છે, ઉરુ કદનમ, ત્યારે એ ભક્તોની રક્ષા કરવા માટે તમે આ પૃથ્વી ઉપર પધારો છો, પૃથ્વી ઉપર અવતાર ધારણ કરો છો, એવા હે ધર્મ રક્ષક પ્રભુ અમે તમને નમન કરીએ છીએ. અહીંયા શબ્દ કહ્યો ને ઉરુ કદનમ, એટલે કે કોઈ એકાંતિક ધર્મને ધારણ કરી રહેલા એવા ભક્તને અતિશય પીડા આપે ત્યારે જ ભગવાન અવતાર ધારણ કરે છે. આપણને કોઈ બે ચાર લાફા મારી દે, ભગવાનના ભક્ત હોઈએ તો કંઈ ભગવાન અવતાર ન ધરે, કારણ કે ભગવાન જાણે છે કે મારો ભગત એટલો બધો સમર્થ છે ને કે ઓલો સામેવાળા બે લાફા મારશે તો આ ચાર મારી દેશે. માટે મારે અવતાર ધરવાની મારે જરૂર નહીં પડે, એ તો એનું રક્ષણ પોતે કરી લે છે. અને કદાચ આપણે જો કોઈ આપણને મારે, ગમે એટલી ગાળો આપે ને આપણે સહન કરી લઈએ તો ભગવાન એ અન્ય લોકોની અંદર પ્રવેશ કરી એના દ્વારા આપણું રક્ષણ કરે છે. કદાચ પ્રત્યક્ષ રૂપે અવતાર ન ધરે તો પણ અવ્યક્ત રીતે તો ભગવાન આપણી સહાયમાં જ બેઠા છે. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોની અંદર કહ્યું કે જેમ પાપણ છે એ આંખની રક્ષા કરે છે, આ હાથ છે એ ડોકની રક્ષા કરે છે, એવી રીતે ભગવાન એ ભક્તની રક્ષામાં બેઠા છે. ક્યારેક એકલા હોઈએ ત્યારે પ્રયત્ન કરવો, પાપણ પકડી અને બીજા હાથ દ્વારા આંગળી આંખમાં રાખવાનો પ્રયત્ન કરવો. કોઈ દિવસ આમ પાપણ એ તરત નીચી નમી જશે, આ આંગળી અંદર નહીં જવા દે. કોઈને ફાંસી આપતા હોય ત્યારે હાથ શા માટે બાંધી દેવામાં આવે છે? કારણ કે ગળાની રક્ષા માટે હાથ એ ન્યા જાય ત્યાં ન જાય એના માટે હાથ બાંધી દેવાય છે. જેમ આ હાથ એ ડોકની રક્ષા કરે છે, પાપણ આંખની રક્ષા કરે છે, એમ સદાયને માટે પોતાના ભક્તનું ભગવાન રક્ષણ કરે છે. અન્ય દ્વારા પણ ભગવાન રક્ષા કરે છે, અને જો આપણને એવી ઈચ્છા હોય કે ભગવાન મારા માટે આ પૃથ્વી ઉપર અવતાર ધરે, તો અહીંયા કહ્યું કે પહેલી લાયકાત આપણે એ કેળવવી પડે, એકાંતિક ધર્મ એને આપણા જીવનમાં સિદ્ધ કરવો પડે. અને કોઈ અતિશય પીડા આપે, અતિશય કષ્ટ આપે તો પણ એને આપણે સહન કરવું પડે. મયુરધ્વજ રાજા પોતે તલવારે કપાય ત્યારે ભગવાન આવે, અથવા તો કોઈને ભગવાન અતિશય યાદ આવે, જીવ ઇન્દ્રિયો અંતઃકરણ તમામ વૃત્તિઓએ ભગવાનમાં જોડાઈ જાય એવા ભક્ત માટે ભગવાન આ પૃથ્વી ઉપર અવતાર ધરે છે. પછી એ ભક્ત એક હોય તો પણ ભલે, અને એવા ભક્ત લાખો હોય તો પણ ભલે. અને ભગવાન આ પૃથ્વી ઉપર અવતાર ધરી ભક્તનું રક્ષણ કરી પૃથ્વી ઉપરથી માત્ર અંતરદાન થઈ જાય છે એટલું જ નથી, આગળ ચારણો ભગવાનની સ્તુતિ કરે છે. ચરિત્રમ શુભમ તે ધૃતાનેકમૂર્તે પ્રબંધેરને કેરી ગાયંતિ ભક્તા યદુ શ્રોતૃવક્તૃન પુનાત્યેવ સદ્યો વયમ તમ નમા પુણ્યકીર્તિમ ભવંતમ વયમ તમ નતા પુણ્યકીર્તિમ ભવંતમ. ચારણો બધા સાથે મળીને ભગવાનની સ્તુતિ કરે છે કે હે પ્રભુ, માત્ર અવતાર ધરો એટલું જ નથી, અવતાર ધરીને અનેક મુમુક્ષુ જીવાત્માઓનું આત્યંતિક કલ્યાણ કરવા માટે આ પૃથ્વી ઉપર પધારી તમે દિવ્ય ચરિત્ર કરો છો અને સાથે સાથે એવા મનુષ્ય ચરિત્ર પણ તમે કરો છો. તમારા ભક્તો એ ચરિત્રોને ગદ્યમાં અને પદ્યમાં અનેક પ્રકારે ગુંથન કરીને એનું ગાન કરે છે અને ગાન કરીને કૃતકૃત્ય થાય છે. હે ભગવાન, તમારા ચરિત્રોને ગાન કરનારા એવા વક્તા નહીં, પરંતુ એને સાંભળનારા શ્રોતા એ સૌ કોઈને પણ તમારા ચરિત્રો પાવન કરે છે, એ તમામના પાપરૂપ જે વાસના છે એનો પણ નાશ કરે છે, તમારામાં અતિશય પ્રેમ વધારે છે, એવા તમારા ચરિત્રો છે. એવા હે પુણ્યકીર્તિ ભગવાન, અમે તમને નમસ્કાર કરીએ છીએ. ભગવાનના ચરિત્રોનું ગાન કરે એ પવિત્ર થાય, એને સાંભળે એ પવિત્ર થાય, જે ગાન ન કરે એને શું થાય? આ કેના જેવું થયું? ધૂન ચાલતી હોય, તાળીઓ પાડે, એના પાપ નાશ થઈ જાય, અને જે તાળીઓ ન પાડતા હોય એનું શું થાય? જે તાળીઓ પાડે છે એના પાપ બળી જાય, એટલે કે જે તાળીઓ નથી પાડતા ત્યાં ટ્રાન્સફર થઈ જાય. એમ જે ભગવાનના ચરિત્રોને ગાય છે, સાંભળે છે, એના પાપનો નાશ થઈ જાય, પણ જે ચરિત્રોનું ગાન નથી કરતા, સાંભળતા નથી, એનું શું થાય? તો ગંધર્વો અને અપ્સરાઓ એ ભગવાનને કહે છે કે હે પ્રભુ, તમારી કથાને મૂકી અનેક કલ્યાણકારી ચરિત્રોથી યુક્ત એવી જે તમારી કથા, એનો ત્યાગ કરીને જે ગ્રામ્ય કથા કરે છે, એટલે કે જે કથા કરીને, જે કથાને સાંભળીને ધામમાં જવાની જગ્યાએ લોકો ગામમાં પાછા આવે છે, એવી ગ્રામ્ય કથા જે કરે છે એ સંસારના પાશથી બંધાઈ જાય છે અને અતિશય દુઃખી થઈ જાય છે. તમારી કથા કલ્યાણકારી છે, શરીરને આવેલાનું તમે રક્ષણ કરો છો, માટે હે પ્રભુ, અમે તમને નમસ્કાર કરીએ છીએ. આવી રીતે બધા જ દેવતાઓ દેવીઓ એ અનેક પ્રકારે ભગવાનની સ્તુતિ કરે છે. સમુદ્ર દેવે પોતાની કન્યાનું દાન ભગવાનને કર્યું, એટલે એ એવી સ્તુતિ કરે છે કે હે પ્રભુ, તમારા અથવા તો તમારા કોઈ એવા એકાંતિક ભક્ત, એમના ઉપયોગમાં જો કોઈનું ધન આવી જાય, કોઈનું અનાજ વપરાય, કોઈ પુષ્પ અર્પણ કરે, કોઈ જળ અર્પણ કરે, તો અલ્પ ગુણવાળા જન પણ મોટા મોટા એકાંતિક ભક્તો દ્વારા પ્રાપ્ત થતી એવી એકાંતિક પદવી, એટલે કે તમારું અક્ષરધામ, એને પ્રાપ્ત કરે છે. પરંતુ અહીંયા શબ્દ વાયબ્રો મુદા, સેવા કરે છે તો એ અતિશય કેવી રીતે કરે છે? તો કે મુદા એટલે કે અતિશય પ્રસન્નતાપૂર્વક કરે છે. દુબળી ભટ્ટ એ મહારાજને અડધો રૂપિયો આપે અને ગોપીનાથજી મહારાજના શિખર ચડી જાય. જીવણ ભગત એ મઠનો રોટલો અને ભાજી મહારાજને આપે તો મહારાજ પ્રેમથી આરોગે. સંતો માગે કે મહારાજ અમને આપો, અરે આવી પ્રસાદી, આવો સ્વાદ વાળો રોટલો અને આ ભાજી એ કોઈને ન મળે. અલ્પ સેવા થઈ જાય અને અતિશય પ્રસન્નતાપૂર્વક થઈ જાય તો અક્ષરધામની પ્રાપ્તિ કરાવનારી એ સેવા બને છે. ભગવાનના પાર્ષદો સ્તુતિ કરે છે કે હે પ્રભુ, વાત્સલ્ય આપનારી માતા કહો તો માતા, પાલન કરનારા પિતા એ અમારા માટે તમે જ છો. સુખ દુઃખના પ્રસંગે સ્વજનો જે સાથ નિભાવે છે એ સ્વજન પણ અમારા માટે તમે જ છો. હૃદયમાં રહેલું માયાનું ઘોર અજ્ઞાન રૂપી અંધારું દૂર કરનારા એવા અનાદિ ગુરુ એ તમે જ છો. દુઃખ આપીને પણ તમામ જીવ પ્રાણી માત્રનું હિત કરનારા એવા સુહૃદ એ પણ તમે જ છો. આ દુનિયાની અંદર તો કોઈ સુખ આપનારું છે, કોઈ દુઃખ આપનારું છે. કોઈક આવે તો શાંતિ થાય અને કોઈક જાય તો શાંતિ થાય. પરંતુ તમે તો ભક્તોને દુઃખ આપો છો, છતાં પણ એનું હિત જ કરો છો. કોઈ સુખકારી છે, કોઈ દુઃખકારી છે, પરંતુ હે પ્રભુ, તમે હિતકારી છો. અમારા આત્મા એના તમે સ્વામી છો. તમે જ ઈશ્વર છો, તમે જ પરમ ઉપાસ્ય છો. અમારા માટે ધન કહો તો એ પણ હે પ્રભુ તમે જ છો. આ ભાવના આપણા જીવનમાં સાર્થક થઈ ક્યારે ગણાય? જ્યારે આપણે ભગવાનને માતા પિતા માનીએ છીએ, ત્યારે આપણા દેહના જે માતા પિતા છે એ જ્યારે ભગવાનના ધામમાં જાય, ત્યારે આપણને શોક થવાની જગ્યાએ હર્ષ થાય કે મારા માતા પિતા એ મારા અનાદિના જે માતા પિતા જે ભગવાન છે એમની પાસે ગયા છે. આ લોકની અંદર તો એમને અનેક પ્રકારના કષ્ટો સહન કરવા પડ્યા, પરંતુ ભગવાનની પાસે પહોંચી એ ભગવાનના ચરણના આત્યંતિક સુખને પામ્યા છે. આવી ભાવના સેવી, આવી સમજણની દ્રઢતા સાથે જો દુઃખ ન થાય અને આપણે હર્ષમાં રહીએ, આનંદમાં રહીએ, ત્યારે આ તમામ મૂલ્યો આપણા જીવનમાં આત્મસાત થયા ગણાય. મૂર્તિ દેવી એ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, તમારો આશ્રય કરવાથી કોઈ સ્ત્રી હોય, શુદ્રજન હોય, અસુર હોય, નીચ પશુ પક્ષીઓ હોય, એ પણ તમારા ધામને પામે છે. પૂતના એ ભગવાનને ઝેરનું પાન કરાવવા માટે આવે અને સ્પર્શ માત્રથી યશોદા માતા સમાન એમની ગતિ ભગવાન એમને આપે. રાક્ષસો કેટ કેટલાય બકાસુર અઘાસુર આવે ભગવાનના સંબંધને પામે તો એનો પણ ભગવાન ઉદ્ધાર કરે. નીચ પશુ પક્ષીઓ જટાયુ એવા કેટલાય પશુ પક્ષીઓ એ ભગવાનના સંબંધને પામે તો એ સૌ કોઈનું ભગવાન કલ્યાણ કરે છે. એવા ભગવાનનો સંબંધ, એવો ભગવાનનો સંબંધ એ કલ્યાણકારી છે. યદ હિના ભગવાનનો આશ્રય જો ન કરવામાં આવે તો વિબુધેશ્વરાહ અપી ભવંતી ઉજ્જિતાહ તત્ક્ષણમ. ભગવાનનો આશરો જો કોઈ ન કરે તો એવા બહુ બ્રહ્માદિક દેવતાઓ જેટલું સામર્થ્ય ધરાવનારા દેવો પણ, એટલા સમર્થ પુરુષો પણ આ લોકની અંદર કીર્તિથી રહિત થઈ જાય છે. ભગવાનના સંબંધથી રહિત જો કોઈ થાય તો એમને એવા અવિનાશી સુખની પ્રાપ્તિ થતી નથી. એવા હે ગોલોકના અધિપતિ ભગવાન, અમે હૃદયમાં તમારી મૂર્તિને ધારણ કરી સદાયને માટે અમે તમારું ભજન કરીએ છીએ. હવે સાવિત્રી દેવી એ ભગવાનની સ્તુતિ કરે છે, બ્રહ્માજીના પત્ની, કે હે પ્રભુ, આ સૃષ્ટિની ઉત્પત્તિ સમયે તમે પ્રકૃતિ પુરુષ તરફ દ્રષ્ટિ કરો છો અને એમના દ્વારા તમે અનેક પ્રધાન પુરુષોનું સર્જન કરો છો. એ પ્રધાન પુરુષો દ્વારા અનેક વિરાજ પુરુષો અને અનેક પ્રકારના વિરાટ પુરુષોનું સર્જન કરી ત્યારબાદ 24 તત્વોનું, મહત્તત્વાદિક જે 24 તત્વ એનું તમે નિર્માણ કરો છો. એ 24 તત્વના નિર્માણ દ્વારા વિરાટનું શરીર બને છે, વિરાટનું સર્જન તમે કરો છો. ત્યારબાદ અનેક દેવતાઓ, દૈત્યો, મનુષ્યો, સ્થાવર જંગમ સર્વ સૃષ્ટિનું તમારા સંકલ્પ માત્રથી સર્જન થાય છે. આમ હે પ્રભુ, આદિ કરતા પણ તમે જ છો. આદિ કરતા એવા હે પ્રભુ, અમે તમારા શરણે આવ્યા છીએ. હવે શિવજીના પત્ની દુર્ગા દેવી એ સ્તુતિ કરે છે, હે પ્રભુ, અતિશય પ્રિયપણે, અતિશય ભાવથી, અતિશય પ્રેમથી સદાયને માટે તમારી મૂર્તિ એને હૃદયમાં ધારી આ પૃથ્વી ઉપર જે ભક્તજન તમારું ચિંતન કરે છે એને તમે બ્રહ્માજી જેવું સુખ આપો, સત્ય લોકના સુખ એ આ લોકની અંદર આપો તો પણ એને ઈચ્છતા નથી। સ્વર્ગની અંદર રહેનારા દેવતાઓ એમને જેવું સુખ છે એ તમે તમારા મૂર્તિને હૃદયમાં ધારી તમારું ચિંતન કરનારા ભક્તને આપો તો પણ એ ઈચ્છતા નથી। આખી પૃથ્વીના સાર્વભૌમ રાજાને જેવું સુખ હોય એ સુખ પણ એમને આપો તો પણ એવા ભક્તો તમારા સુખને ઈચ્છતા નથી। હે પ્રભુ, તમે બળાત્કારે એવા સુખને આપો છો તો પણ એ સુખને ઈચ્છતા નથી। અને તદ અપહાય ન શક્તિ કૃતઃ ક્ષણમ, તમારા સ્મૃતિનો ત્યાગ કરીને ક્ષણ માત્ર પણ એ સુખની અંદર આસક્ત પણ થતા નથી। હે સાત્વત નાયકમ, સાત્વત ભગવાનના એકાંતિક પુરુષો એમના પણ પતિ એવા હે ભગવાન, અમે તમને નમસ્કાર કરીએ છીએ। નદીઓ ભગવાનની સ્તુતિ કરે છે, હે પ્રભુ, જાણતા કે અજાણતા આ પૃથ્વી ઉપર તમને કોઈ નમન કરે, તમારા નામનું સ્મરણ કરે તો એને તમે જન્મ મરણના ભય થકી રહિત કરો છો, એનું તમે રક્ષણ કરો છો। નર સખમ ઉપયાતા સ્મહ નારાયણમ ત્વામ, તમે જ જીવોના પરમ સખા છો, પરમ હિત કરનારા છો એવા હે પ્રભુ, અમે તમને નમન કરીએ છીએ, અમે તમારા શરણે આવ્યા છીએ। આવી રીતે દેવ પત્નીઓ, ઋષિ પત્નીઓ, પૃથ્વી દેવી એ ભગવાનની અનેક પ્રકારે સ્તુતિ કરે છે। છેલ્લે સરસ્વતી દેવી ભગવાનની સ્તુતિ કરે છે, જે ખૂબ સરસ છે। પ્રાર્થના કરે છે કે હે અચ્યુત પરમાત્મા, મારા નયનમાં તમારી મૂર્તિ સદાયને માટે રહે, મારી આ આંખ તમારી મૂર્તિ સિવાય અન્ય કોઈ પણ લૌકિક પદાર્થને જુએ નહીં, તમારી મૂર્તિ એ મારી આંખમાં રહીને મારા હૃદયમાં આવે અને એ હૃદયમાં જે જન્મોજન્મની અનેક પ્રકારની વાસનાઓ પડેલી છે એ વાસનાઓ પ્રભુ તમે કૃપા કરો તો દૂર થાય એવી તમે મારા ઉપર કૃપા કરો। આવી રીતે અનેક પ્રકારે દેવતાઓ દેવીઓ એ ભગવાનની સ્તુતિ કરે છે। કાર્તિક સ્વામી કહે છે, હે સાવરણી ઋષિ, ઇતિ સ્તુતોખિલેર દેવે સોભિનંદ્ય દૃશેવતાન પ્રાહ શ્રિયં શુભે પશ્ય દેવાદ્વિં ત્વમિમાનિતિ। આવી રીતે દેવ દેવીઓએ સ્તુતિ કરેલા એ ભગવાન સૌ કોઈ ઉપર અતિશય રાજી થયા છે। ભગવાને અતિશય પ્રેમપૂર્વક પોતાનું કૃપા કટાક્ષ કર્યું અને કટાક્ષ માત્રથી એ દેવ દેવીઓને અતિશય આનંદ થયો છે। બાજુમાં લક્ષ્મીજી બેઠા છે, ભગવાને લક્ષ્મીજી તરફ દ્રષ્ટિ કરી અને લક્ષ્મીજીને વાત કરી કે તમે દેવાદિન પશ્ય, તમે આ બધા દેવતાઓ ઉપર કૃપા દ્રષ્ટિ કરો। તતઃ સમીક્ષિતા પ્રીત્યા તયા મધુરયા દૃશા ત્રિલોકી વાસિનઃ સર્વે રુદ્ધાઃ આસન યથા પુરા। ભગવાનની આજ્ઞાથી લક્ષ્મીજીએ દેવતાઓ ઉપર માત્ર દ્રષ્ટિ કરી અને દ્રષ્ટિ કરવા માત્રથી જ સર્વે રુદ્ધાઃ આસન યથા પુરા। ત્રિલોકવાસીઓ એ જેવી રીતે પૂર્વે સમૃદ્ધ હતા, સંપત્તિથી યુક્ત હતા, એવી રીતે સંપત્તિથી યુક્ત થઈ ગયા। એટલે જો લક્ષ્મીજીની કૃપાને પ્રાપ્ત કરવી હોય તો ભગવાનના શરણે જઈએ, ભગવાનનું સ્મરણ કરીએ, ભગવાન લક્ષ્મીજીને કહીને લક્ષ્મીજી દ્રષ્ટિ માત્ર કરે તો ધન્ય ધન્ય થઈ જઈએ, સંપત્તિથી યુક્ત થઈ જઈએ। લેભિરે સ્વસ્વ રુદ્ધિં તે ગૃહિણઃ ત્યાગિનઃ અપિ ધર્માદયશ્ચ સાનંદમ પ્રચરંતિ સ્મ સ્મ પૂર્વવત્। ગૃહસ્થ ભક્તો હોય તો એમને એ રીતે સમૃદ્ધિ પ્રાપ્તિ થઈ, મોટા મોટા, પહેલા તો વનમાં રહેતા હતા, મોટા મોટા બંગલાઓમાં રહેવા લાગ્યા, એ વખતે વાહનો રૂપે તો ઘોડાઓ, હાથીઓ, અશ્વો એ બધું હતું એટલે વાહન રૂપે એ બધાને પ્રાપ્ત થયું. અત્યારના સમયે કહીએ તો ટેસ્લા ગાડી, આવી આવી મોટી મોટી ગાડીઓ પ્રાપ્ત થાય. ત્યાગીઓ હતા એમને પણ સંપત્તિ પ્રાપ્ત થઈ. એક શિષ્ય હોય તો બે થયા, બે હોય તો ત્રણ થયા, ત્રણ હોય તો ચાર શિષ્યની પ્રાપ્તિ થઈ. ધર્માદિક કે જે તમામ અસુરો, દાનવો અને મનુષ્યોમાંથી લુપ્ત થઈ ગયો હતો, એવો સનાતન ધર્મ એ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની સાથે તમામ લોકોની અંદર નિવાસ કરીને આવી ગયો. તસ્યાહ શ્રીયશ્ચ ભગવાન દદો સ્થાનમ ઉરઃ સ્વકમ. લક્ષ્મીજીએ દ્રષ્ટિ કરી અને દ્રષ્ટિ માત્રથી તમામ લોકોને સંપત્તિ પ્રાપ્ત થઈ. દેવતાઓ ફરીથી સમૃદ્ધ થયા અને ત્યારબાદ ભગવાને લક્ષ્મીજીને પોતાના વક્ષસ્થળની અંદર લક્ષ્મીજીને સ્થાન આપ્યું છે અને ત્યાં રહીને જ લક્ષ્મીજી આ ત્રણેય લોકની અંદર સંપત્તિ રૂપે વ્યાપી ગયા. એ વખતે સમુદ્રદેવ એ પણ રત્નાકર એટલે કે રત્નોની ખાણ એ રૂપ પોતાનું જે નામ હતું એની સિદ્ધિને પામ્યા. અત્યાર સુધી તો એમનું નામ માત્ર હતું, પરંતુ લક્ષ્મીજીની કૃપા થઈ એટલે ક્યારેય પણ ન ખૂટે એવા રત્નો એ સમુદ્રની અંદર પણ ઉત્પન્ન થયા. બધા જ દેવતાઓ છે ભગવાન લક્ષ્મીનારાયણના વિવાહ થયા છે એટલે સમુદ્ર દેવે સમૃદ્ધ થયા બાદ તમામ દેવતાઓને ચાર પ્રકારના ભોજન કરાવ્યા છે. ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને ચોષ્ય આ તમામ પ્રકારના ભોજનો બનાવડાવી દેવતાઓને ભોજન કરાવ્યું. માત્ર ભોજન કરાવ્યું એટલું જ નહીં, ભોજન કરાવીને તૃપ્ત કર્યા. નહીતર અમુક વખત એવું થાય કે આપણે જમી તો લઈએ પણ મનમાં એમ હોય કે હજી થોડુંક કંઈક લીધું હોય ને તો સારું, એટલે પછી મુખવાસ ઉપરથી લેવો પડે. ભોજન કરીને તૃપ્ત થઈ જાય એવું નથી, તૃપ્ત મનમાં તૃપ્તિ ન થાય એ મનની તૃપ્તિ સમુદ્ર દેવે સૌ કોઈને કરાવી છે. સૌ કોઈ તૃપ્ત થયા છે. પ્રીતિપૂર્વક અમૂલ્ય વસ્ત્રો આપ્યા, રત્નો, આભૂષણો, ઉપરાંત સોનાના વાસણો એ પણ બધાને દેવોને અર્પણ કર્યા છે. એ વખતે ધર્મદેવ ભગવાનના પિતા એ પણ ત્યાં હતા. પોતાની જે તમામ સંપત્તિ સમુદ્ર દેવ પાસે હતી એ તમામ સંપત્તિ સમુદ્ર ભગવાને પોતાની એ સંપત્તિ ધર્મદેવને આપી દીધી. એ વખતે ભગવાને સંપત્તિને કોને આપી? બ્રાહ્મણેભ્ય પ્રદાય શ્રીયા સહ તિરોદધે. સંપત્તિ મળી એટલે તરત જ બ્રાહ્મણોને ભગવાને સંપત્તિ આપી દીધી અને લક્ષ્મીજીની સાથે ભગવાન ત્યાંથી તિરોધાન થયા છે. સંપત્તિને પ્રાપ્ત કરનારા ભગવાન લક્ષ્મીજી અને નારાયણ દ્વારા આનંદિત થયેલા એવા દેવતાઓ એ પણ પોતપોતાના ધામની અંદર, પોતપોતાના સ્થાનની અંદર સિદ્ધાવ્યા. આવી રીતે લક્ષ્મીપતિ ભગવાનના પ્રસાદથી, દુર્વાસા ઋષિના શાપથી તમામ દેવતાઓએ મુકાયા છે અને અત્યંત સુખી થયા છે. મંદરાચળ પર્વત હજુ એ ક્ષીર સમુદ્રને વિશે હતો એટલે ભગવાને ગરુડજીને આજ્ઞા કરી કે આ 11 યોજન ઊંડો ખાડો પૃથ્વીની અંદર થયો છે એને તમે બૂરી દો. કહેતા કે મંદરાચળ પર્વતને ફરીથી પ્રયત્ન કર્યા વગર તમારી ચાંચમાં લઈ અને સહેજે સહેજે તમે ફરીથી એના યથાસ્થાને મૂકી દો. ભગવાનની આજ્ઞા થઈ ગરુડજીએ મંદરાચળ પર્વતને ચાંચમાં લઈ અને પોતાના સ્થાને જે હતો ત્યાં મૂકી દીધો. ય એતામ શૃણુયાત પુણ્યામ કથામ ભગવતો મને કીર્તયેત પ્રયતો વાપી સંપદમ પ્રાપ્નુતો હિતો. આ કથા જેને સાંભળી હોય એનો મહિમા કહે છે કે ભગવાન લક્ષ્મીનારાયણના મહિમાના સંબંધવાળી આ કથા એ પવિત્ર કથાનું જો કોઈ અતિશય શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરે, કીર્તન કરે તો શ્રોતા અને વક્તા બંને અભિષ્ટ સિદ્ધિને પામે છે. ગૃહિણામ ધન સિદ્ધિ સ્યાત, ત્યાગી નામ ચ યથેપ્સિતા, ભક્તિ જ્ઞાન વિરાગાદેર ભવેત સિદ્ધિ રને નવે. ગૃહસ્થ ભક્તો હોય તો એને ધનની પ્રાપ્તિ થાય, ત્યાગી સંતો હોય તો એને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભગવાનની ભક્તિ એનાથી યુક્ત થાય છે. ઇતિ તે કથિતમ બ્રહ્મન યથેન્દ્ર પ્રાપ સંપદમ નારદોપી યથા શ્વેત દ્વીપમ સ ગતવાન ઋષિ તત્તે સર્વમ પ્રવક્ષ્યામિ શૃણુષુ એકેન ચેતસા. હે સાવરણી ઋષિ, આમ ઇન્દ્ર મહારાજાને સમુદ્રમાં વસીને રહેલા એવા લક્ષ્મીજી, સમુદ્રમાં ગયેલા લક્ષ્મીજી કઈ રીતે પ્રાપ્ત થયા એમની કથાનું અમે તમને શ્રવણ કરાવ્યું. હવે આપણે યાદ કરવાનો છે ચોથા અધ્યાયને. જ્યારે નારદજી ભગવાન નારાયણના દર્શન કરવા માટે શ્વેત બદ્રિકાશ્રમમાં આવે છે, એ વખતે નારદજીએ ભગવાનને કહ્યું કે ભગવાન, તમારા દર્શન કરવાથી મને તૃપ્તિ થઈ છે, હું પૂર્ણ કામ થયો છું, મારે હવે બીજી ઈચ્છા નથી. પરંતુ સત્ય, જ્ઞાન, અનંત ઇત્યાદિ અનંત કલ્યાણકારી ગુણોથી યુક્ત એવું જે ભગવાનનું સ્વરૂપ, એનું જે તમે મને વર્ણન કર્યું, એ વર્ણન સાંભળીને એ ભગવાનના સ્વરૂપનું દર્શન કરવાનું મારા મનમાં થોડુંક આશ્ચર્ય વર્તે છે કે એ ભગવાન કેવા હશે કે જે સદાયને માટે સત્ય સ્વરૂપ છે, અનંત છે, જ્ઞાન સ્વરૂપ છે, એ ભગવાનના મને દર્શન કરાવો. ભગવાને કહ્યું કે એકાંતિક ભક્તો સિવાય તો એ કોઈને દર્શન થતા નથી, અને તમે એવા એકાંતિક ભક્ત છો માટે તમે ક્યાં જવાનું કહ્યું? શ્વેત દ્વીપમાં તમે જાઓ, ત્યાં તમને ભગવાન નારાયણના દર્શન થશે. અને નારદજી ભગવાનની આજ્ઞા થઈ એટલે શ્વેત દ્વીપમાં આવ્યા. મેરુ પર્વતના શિખર ઉપર બે ઘડી ઊભા રહ્યા, એટલે કે 48 મિનિટ ઊભા છે. એ વખતે નારદજીએ અનેક શ્વેત મુક્તોના દર્શન કર્યા. એ વખતે સાવરણી ઋષિને પ્રશ્ન થયો કે આ મુક્તો જે થયા, મુક્તો જે છે એ તો અક્ષરધામના મુક્તોનું વર્ણન છે, તો અહીંયા ક્યાંથી? એ વખતે ભગવાને અહીંયા અત્યાર સુધી જે કથા ચાલી એ સાવરણી ઋષિને જે જે પ્રશ્નો થયા હતા એ પ્રશ્નોના ઉત્તર રૂપે આ કથા હતી. હવે શ્વેત દ્વીપમાં દર્શન કરવા માટે મેરુ શિખર ઉપર રહેલા નારદજી, એ નારદજી કઈ રીતે શ્વેત દ્વીપને પ્રાપ્ત કરે છે એની કથાનું શ્રવણ, એની કથાનું શ્રવણ કાર્તિક સ્વામી આપણને કરાવશે. અહીંયા 15મો અધ્યાય પૂર્ણ થાય છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુ ખંડે શ્રી વાસુદેવ મહાત્મે લક્ષ્મી નારાયણ સ્તુતિ નિરૂપણ નામા 15મો અધ્યાય અથ 16મો અધ્યાય. મેરો શૃંગ સમારૂઢો નારદો દિવ્ય યાદૃશા શ્વેત દ્વીપમ ચ તત્ર સ્થાન પશ્યન મુક્તાન સહસ્રશઃ. કાર્તિક સ્વામી કહે છે કે હે સાવરણી ઋષિ, મેરો શૃંગ ઉપર રહેલા નારદજી પોતાની દિવ્ય દ્રષ્ટિ દ્વારા શ્વેત દ્વીપની અંદર રહેલા હજારો મુક્તોના દર્શન કરે છે. વાસુદેવે ભગવતી દ્રષ્ટિમ આબધ્ય તત્ક્ષણમ, પોતાની દ્રષ્ટિને વાસુદેવ એવા ભગવાન સાથે એક કરી એટલે કે ભગવાનનું ધ્યાન ધર્યું અને તત્ક્ષાળ અને તત્કાળ મહાયોગી સમર્થ એવા નારદજી તત ધામ પ્રાપ, એ ભગવાનના ધામમાં આવી ગયા. શ્વેત દ્વીપમાં નારદજી આવ્યા છે. પ્રાપ્ય શ્વેતમ મહાદ્વીપમ નારદો હૃષ્ટમાનસ દદર્શ ભક્તાંતાન શ્વેતાન ચંદ્ર પ્રભાન શુભાન. નારદજી શ્વેત દ્વીપની અંદર આવ્યા, અતિશય આનંદ આનંદ થઈ ગયો. શ્વેત દ્વીપની અંદર રહેલા જે મુક્તો હતા, ચંદ્ર સમાન કાંતિવાળા મુક્તોના દર્શન કર્યા અને તમામ મુક્તોનો સત્કાર કર્યો. કઈ રીતે? પૂજયામાસ શિરસા, પ્રણામ કરી, મસ્તકથી પ્રણામ કરી અને નારદજીએ તમામ મુક્તોનો સત્કાર કર્યો છે. તેહી પૂજિતઃ મનસા, મુક્તોએ પણ નારદજીનો સત્કાર કર્યો. કઈ રીતે? મનસા, મન દ્વારા. કાંઈ પણ વાતચીત થઈ? કાંઈ પણ વાતચીત નથી થઈ, એકબીજાએ એકબીજાનો સત્કાર પણ કરી લીધો. દિદૃક્ષુ બ્રહ્મ પરમમ સચક્રૂચ્છ્ર પરસ્થિત ભક્તમ એકાંતિકમ વિષ્ણોર બુધા ભાગવતા સ્તુતે. નારદજીને તો ભગવાનના દર્શન કરવાની ઈચ્છા હતી એટલે એ જ વખતે એક પગે ઊભા રહી તપ કરવા લાગ્યા. ભગવાનના આ એકાંતિક ભક્તને જ્યારે શ્વેત મુક્તોએ જોયા એટલે તરત જ એ બધા મુક્તો નારદજીને કહેવા લાગ્યા, હે નારદજી, તમે તો ભગવાનના મહાન ભક્ત છો, અમારી ઈચ્છા સિવાય દેવતાઓને પણ અમારા દર્શન થતા નથી, તમને એ દર્શન થયા એનું કારણ કે તમે ભગવાનના ભક્ત છો, ભગવાનના ભક્ત સિવાય અમારા દર્શન કોઈ કરી શકતું નથી, આ ઉચ્ચ સ્થિતિ સુધી પહોંચવા છતાં પણ તમને કઈ હૃદયની અંદર ઈચ્છા છે જેનાથી તમે અત્યારે આ ઉગ્ર તપ કરો છો? નારદ ઉવાચ, ભગવંતમ પરમ બ્રહ્મ સાક્ષાત કૃષ્ણમ અહમ પ્રભુ દ્રષ્ટુમ ઉત્કોસ્મિ ભક્તેન્દ્રાન તમ દર્શય તત પ્રિયા. નારદજી કહે છે કે હે મુક્તો, ભગવંતમ પરમ બ્રહ્મ સાક્ષાત કૃષ્ણમ અહમ પ્રભુ, પર બ્રહ્મ એવા ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એના દર્શન કરવાની મને અતિશય ઈચ્છા છે. તમે તત પ્રિયા, તમે એ ભગવાનને ખૂબ વહાલા છો, તમે જો ભગવાનને પ્રાર્થના કરશો કે નારદજીને હે પ્રભુ કૃપા કરીને તમે દર્શન આપો તો ભગવાન તમારી પ્રાર્થનાને સ્વીકારશે. તમે ભક્તેન્દ્રા, તમે ભક્તોમાં અતિશય શ્રેષ્ઠ એવા છો, તમામ ભક્તો કરતા તમારી ઉચ્ચ સ્થિતિ છે, તમે ભક્તમાં ભક્તોમાં અગ્રગણ્ય છો, માટે તમે પ્રાર્થના કરો તો તમારી પ્રાર્થના એ ભગવાનનો સ્વીકાર કરશે. કાર્તિક સ્વામી કહે છે, હે સાવરણી ઋષિ, નારદજીએ જ્યારે આવી રીતે શ્વેત મુક્તોને પ્રાર્થના કરી ત્યારે પર બ્રહ્મ પરમાત્મા એવા શ્રી કૃષ્ણ પરમાત્માએ એક શ્વેત મુક્તના હૃદયની અંદર પ્રેરણા કરી અને શ્વેત મુક્ત નારદજી પાસે આવ્યા અને એ શ્વેત મુક્ત નારદજીને કહેવા લાગ્યા, એહી તે કૃષ્ણમ દર્શય, નારદજી મારી સાથે ચાલો, હું તમને શ્રી કૃષ્ણ પરમાત્માના દર્શન કરાવું, એહી તે કૃષ્ણમ દર્શય. અહીંયા એક સરસ શબ્દ કહ્યો કે કૃષ્ણેન પ્રેરિતઃ હૃદિ. શ્વેત મુક્તને ઈચ્છા થઈ કે હું નારદજીને દર્શન કરવા માટે ભગવાનના ધામમાં નારદજીને લઈ જાઉં, પણ કોની ઈચ્છાથી એ શ્વેત મુક્તને ઈચ્છા થઈ? તો અહીંયા કહ્યું કે કૃષ્ણેન પ્રેરિતઃ હૃદિ, ભગવાને એના હૃદયની અંદર રહીને પ્રેરણા કરી, એટલા માટે શ્વેત મુક્ત નારદજી પાસે આવ્યા અને નારદજીને શ્વેત દ્વીપથી ભગવાનનું જે ધામ છે ગોલોક ધામ ત્યાં લઈ જવા માટે તૈયાર થયા છે. આપણને પણ જે સંત દ્વારા ભગવાન મળે છે, જે સંત દ્વારા આપણને ભગવાનના સ્વરૂપની ઓળખાણ થાય છે, એ સંતના હૃદયની અંદર પણ પ્રેરણા કરનારા ભગવાન છે કે તમે તમામ જીવોને અમારા સ્વરૂપની ઓળખાણ કરાવો, અમારા સ્વરૂપનો સર્વોપરી દ્રઢ નિશ્ચય કરાવો, એ જીવોને મારી પાસે લાવો. આવી ભગવાન જ્યારે હૃદયની અંદર ઈચ્છા સેવે છે એ વખતે એકાંતિક સ્થિતિ સુધી પહોંચેલા ભગવાનનો સંકલ્પ, એ જ જેનો સંકલ્પ છે, પોતાના સંકલ્પ, પોતાના તમામ ઈચ્છાઓને ભગવાનની સાથે એક કરીને જીવન જીવી રહેલા ભગવાનના એકાંતિક સંત, એના હૃદયમાં ઈચ્છા થાય છે કે જાજા જીવ ભગવાન બજે, જાજા જીવને ભગવાનનો સર્વોપરીપણા મહિમાનો એનો દ્રઢ નિશ્ચય થાય. એ જે સંતની હૃદય સંતના હૃદયની અંદર પ્રેરણા થાય છે, એ પ્રેરણા કરનારા પણ ભગવાન છે, એના દ્વારા અનંત જીવાત્માઓને નિશ્ચય થાય છે. અને એટલા માટે જ મહારાજે પ્રથમના 51માં વચનામૃતમાં કહ્યું કે ભગવાનનો નિશ્ચય ભગવાન વતે જ થાય છે. એટલે એક સંત પણ ભગવાનની ઈચ્છા જો ન હોય તો સ્વતંત્રપણે કોઈને ભગવાન ભેટાડી શકતા નથી, એના હૃદયની અંદર પ્રેરણા કરનારા ભગવાન છે. શ્વેત મુક્તના હૃદયની અંદર પણ ભગવાને પ્રેરણા કરી અને એ શ્વેત મુક્ત નારદજીને કહે છે, એહી તે કૃષ્ણમ દર્શય, ચાલો નારદજી હું તમને ભગવાનના દર્શન કરાવું. પ્રરુષ્ટો નારદસ્તેના સાકમાકાશવર્ત્મના પશ્યન્ ધામાનિ દેવાનાં તત ઉદ્વમ યયો મુનિ. હવે મને ભગવાનના પ્રત્યક્ષ દર્શન થશે આવું પ્રતીતિ કરાવનારું વાક્ય એ શ્વેત મુક્તે જ્યારે કહ્યું કે ચાલો હું ભગવાનના દર્શન કરાવું, આ શ્વેત મુક્તનું વાક્ય સાંભળીને નારદજી અતિશય પ્રસન્ન થયા કે આશ હવે મને ભગવાનના દર્શન થશે. શ્વેત મુક્ત આગળ આગળ ચાલે છે અને નારદજી એમની પાછળ પાછળ જાય છે, અનેક પ્રકારના ધામોના દર્શન કરતા આગળ વધે છે. સૌ પ્રથમ સપ્તર્ષિ મંડળ, મરીચી અંગીરા અત્રિ પુલહ પુલસ્તે પુલહ ક્રતુ વશિષ્ઠ, આ સપ્તર્ષિનું જે મંડળ છે એના દર્શન થયા. ત્યારબાદ ધ્રુવ મંડળના દર્શન થયા. ત્યારબાદ મહરલોક જનલોક અને તપલોક એને ઉલ્લંઘીને શ્વેત મુક્ત સાથે નારદજી આગળ વધે છે. બ્રહ્મલોકમ તતો દૃષ્ટવા શ્વેત મુક્તાન ગો મુનિ કૃષ્ણસ્ય એવ ઈચ્છયા અધ્વાનમ પ્રાપ અષ્ટાવરણેશુ અપિ. ત્યારબાદ બ્રહ્મલોકના દર્શન થયા, એટલે કે બ્રહ્માજીનો લોક સત્યલોક એના દર્શન થયા. ભૂમિ આદિક અષ્ટ આવરણો, પૃથ્વી જળ તેજ વાયુ આકાશ અહંકાર મહત્તત્વ, એ તમામ આવરણોને ભેદી શ્વેત મુક્તની સાથે નારદજી આગળ વધે છે. પણ કઈ રીતે એ અહીંયા કહ્યું કે કૃષ્ણસ્ય એવ ઈચ્છયા, એ અષ્ટ આવરણોમાં માર્ગ મેળવવો, એને પાર કરવા, એને ઉલ્લંઘવા એ ખૂબ કઠણ છે. એ વખતે શ્વેત મુક્તની સાથે નારદજી છે, પણ જનલોક તપલોક સત્યલોક એ તમામ લોકોની અંદર રહેલા જે ભોગ વૈભવો સુખ છે એના સુખની ઈચ્છા જો નારદજીના મનમાં લેશ માત્ર પણ થઈ હોત તો શ્વેત મુક્ત તરત જ ત્યાંથી અદૃશ્ય થઈ જાત. પરંતુ નારદજીને એક તો પરમ વિતરાગી સંત છે, એમણે પોતાના મનને ક્યાંય પણ લોભાવા દીધું નથી. અને એટલા માટે જ અહીંયા કહ્યું કે એ અષ્ટ આવરણોને કઈ રીતે નારદજીએ પાર કર્યા શ્વેત મુક્તની સાથે, તો કે કૃષ્ણસ્ય એવ ઈચ્છયા, ભગવાનની ઈચ્છાથી જ એમણે આ પાર કર્યા. તાત્પર્ય કથાનું એવું છે કે જ્યારે આપણને ભગવાનનો નિશ્ચય કરાવનારા એવા સંત મળે છે, આપણી આંગળી જાલીને ભગવાન સુધી લઈ જનારા સંતની આપણને પ્રાપ્તિ થાય છે અને ભગવાન સિવાય આપણા હૃદયની અંદર આપણે ક્યારેય ઈચ્છા નથી રાખતા, તો ગમે એવા સ્વભાવના આવરણો હોય, ગમે એવા વાસનાના આવરણો હોય, એ ભગવાનની ઈચ્છાથી દૂર થઈ જાય છે. ભગવાન જ આપણને રસ્તો સુજાડે છે કે તમે આ માર્ગે આગળ વધો. શ્વેત મુક્તની સાથે નારદજી એ આ યાત્રાની અંદર આગળ વધે છે. એ યાત્રામાં આપણે આવતીકાલે જોડાશું. આજની કથાને અહીં જ વિરામ આપીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. હવે ધનુર્માસની આ કથા નિમિત્તે જ્યારે નારાયણ પ્રસાદ સ્વામી જેમના ઉપર શાસ્ત્રીજી મહારાજનો અનન્ય રાજીપો છે, સ્વામીના આશીર્વાદ આપણે ગ્રહણ કરીશું. થોડીક વાર મહારાજના નામની ધૂન કરીએ, સ્વામીના આશીર્વાદ ત્યારબાદ ગ્રહણ કરીશું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સજાનંદ સ્વામી મહારાજની જય હરે કૃષ્ણ મહારાજની જય સ્વામિનારાયણ ભગવાનની જય ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ પરમ પૂજ્ય ગુરુ મહારાજ પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામી પૂજનીય બ્રહ્મનિષ્ઠ સંતો વહાલા ભક્તજનો દેશમાં વિદેશોમાં ગામડાઓમાં ઓનલાઈન ઉપર ઘેર બેઠા નાના મોટા ભાઈઓ ભાઈઓ બધા જ ભક્તો ખૂબ પ્રેમથી આ પવિત્ર ધનુર્માસમાં પવિત્ર સંતોના મુખે વાસુદેવ મહાત્મ્યની આ દિવ્ય અને ભવ્ય કથા સાંભળી રહ્યા છીએ. દરેક ભક્તોને પ્રેમથી જય સ્વામિનારાયણ. અહો ભાગ્યમ અહો ભાગ્યમ. દેવતાઓ પણ ભગવાન પાસે પોકાર કરે છે, પ્રાર્થના કરે છે કે અમને ભારત ભૂમિમાં સારા કુટુંબમાં સારે ઠેકાણે પવિત્ર માતા પિતા થકી જન્મ આપો. અને એમાં અત્યારે પવિત્ર ધનુર્માસમાં આખો સભા મંડપ ભરેલો છે. દરેક ભક્તોને હૃદયથી ધન્યવાદ. એટલા માટે ગુણાતીતાન સ્વામી કહે છે આપણે નવરા બેઠા એમ નહીં માનવાનું. નિષ્કુળાન સ્વામી કહે સ્વામી નારાયણની જય કથા રે સુણે જાય નહીં જન્મા વ્રથા રે. આ નવરા બેઠા એમ નહીં માનવાનું. જન્મ મરણ ગર્ભવાસ લક્ષચોરાસી જમપુરી એને માટે લીટા તણાય છે. ખરેખર ભક્તો તમે તો રાજી થાવ પણ અમને અંતરમાં અતિશય આનંદ હોય. તમે ગ્રહસ્થાશ્રમમાં તમારા જુવાન દીકરા દીકરીઓ હોય, ડાયા હોય, નાતા ધોતા હોય, પૂજા પાઠ કરતા હોય અને અભ્યાસ પણ સારો કરતા હોય, વેપાર ધંધા કરતા હોય, એટલે તમે ગ્રહસ્થ માતા પિતા બહુ રાજી થાય. એમ અમારા નિર્મળ અંતરના નિષ્કામી નિર્લોભી નિસ્નેહી એ પરમ પવિત્ર અંતરના નિર્મળ સંત આ ભગવાનની દિવ્ય કથા કરતા હોય ત્યારે દેશમાં વિદેશોમાં તમે બધા ભક્તો સંતો રાજી થતા હોય. ગઈકાલે ગુરુ મહારાજને પણ ફોન કર્યો હતો કે સ્વામી તમારી દયાથી નાના સ્વામી કથા બહુ સારી રીતે કરે છે. સ્વામી કે હું પણ કથા સાંભળું છું. ખરેખર આવા નિર્મળ સંતો અને એવા પવિત્ર મહાપુરુષની કૃપાથી આ કથા થાય છે. આ કથા ઉપર બેહું ને માઇક ઉપર બોલું 5 મિનિટ બોલેથી ખબર પડે. આ એક કલાક કથા માટે ને 18-18 કલાક મહેનત કરતા હોય સંતો, એ અમારા સંતોને તાલીથી પહેલાં વધાવો. નિષ્કુળાન સ્વામી કહે છે, એવા ક્યાંથી મળે છે ને એક કેરે નિર્મળ અંતર નિષ્કામી, અંતરના નિર્મળ નિષ્કામી આજે ભગવાનની કથા કરતા હોય. એટલે નિષ્કુળાન સ્વામી કહે છે, અંતર જામી પાણે રાભો એ મારે માટે નથી બંધાતા એ કે મારે સંતા હું ને હું તે વાળી સંતા એમાં શ્રીમુખે કહે ભગવંતરે. ભગવાન પોતે એમ કહે છે કે મારી અષ્ટ પ્રકારની મૂર્તિ અને મારા જે સંત એને વિશે અખંડ નિવાસ કરીને રહેલો છું. તો આ નિર્મળ સંત કથા કરે છે આજે, તો એ પછી કથા એને લઈને હજી એને શાસ્ત્રીની પરીક્ષા છે, એ નવસારી જવાના છે અને આવતીકાલથી સુત્રી સ્વામી શાસ્ત્રી એ પણ આપણને આ દિવ્ય કથા સંભળાવવાના છે. અને આજે યજમાન પરિવાર અમારા કલ્યાણ બાપા જે ભક્તોએ દર્શન કર્યા હોય છે 40-45 વર્ષ પહેલાં, એ બાપા દરેક ઉત્સવમાં રાજકોટમાં આવતા, ભવિષ્યંતિ મહોત્સવ હોય કે રજયજયંતિ મહોત્સવ હોય, સ્વામીના જે જે આયોજન હોય એમાં બાપા આવે. અને પાંચ હાથ પૂરા હતા અને એવા નિર્મળ ભક્તો હતા. એભલ પરિવાર કેવો હતો એ આપણે જોયા નથી, દાદા ખાચર પર્વતભાઈ ગોરધનભાઈ, પણ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજાના યોગમાં જે જે એવા ભક્તો આવેલા, એ કલ્યાણજી બાપા રાંચીના હોય, પનવેલના દયાળ બાપા હોય, પૂનાના લાભશંકરભાઈ હોય, મુંબઈના અમારા માણેકચંદ બાપા કે પાનાચંદ બાપા, એવા મુક્ત આત્માઓ, એ મહારાજના એવા દિવ્ય આત્મા હતા. અને છેલ્લે સ્વામી ખંડાલા હવાફેર માટે ભક્તોના ભાવથી ગયેલા. સ્વામીને ઊંઘ પણ ન આવતી, છાતીમાં થોડોક દુખાવો હતો, પગના તળિયા તપતા, ત્યારે હું સેવામાં હતો ત્યારે એ ખંડાલા ગયા. હજી તો હવામાન સાહેબ, ડૉક્ટર સાહેબ, હવામાન હજી પગથિયા મીડા ઓલા ડુંગરા ઉપર મીડા ગાડી જવા, ત્યાં સ્વામીને શાંતિ થઈ ને ગાડીમાં સ્વામીને ઊંઘ આવવા માંડી. અને પહેલી જ રાત્રે ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. અને એ રાંચીથી કલ્યાણ બાપા એ પણ ત્યાં સ્વામીના દર્શન કરવા આવેલા અને સમાગમ કરવા માટે આવેલા. એ ગજગતથી ચાલો એ જંગલ હોય, એ બાપા હેલાવતા હોય, અને ઠાકોરજીને થાળ જમાડીને બાપા બહુ રાજી થયા કે સાધુરામ, હા ઠાકોરજીનો થાળ બનાવ્યો, ભાખરીને ખીચડી કાઢી, હાંજનો થાળ સાદો હોય, પણ બાપા બહુ રાજી થયા. મેં કીધું, બાપા તમે ત્યાં તમારા મહિલાઓ હોય કે નોકર ચાકર બ્રાહ્મણો રસોઈ કરતા હોય, આ તો ભગવાનનો થાળ, ભગવાનના સંતોનો હાથ. એટલે બાપા બહુ રાજી થયેલા. એવા મુક્ત આત્માઓ એની આખો મહિનો સુધી અમારા પ્રવીણભાઈ હોય કે મનોજભાઈ, એ ત્રણે એના દીકરા પણ અતિ બાપ દીકરા કરતા, કહે ને બાપ કરતાં દીકરા સવાયા, એવા મનોજભાઈ 2 વર્ષ પહેલાં આ ડલાસની પ્રતિષ્ઠા હતી ત્યારે અમેરિકા જવાનું થયેલું, અને ત્યારે એ મનોજભાઈ યુવાન, શાસ્ત્રી હરિપ્રિય સ્વામી ટૂંકમાં સરસ બધી વાતો કરી હતી, એ જુવાન દીકરા એને ઘેરે અમને પધરામણી લઈ ગયા. એમના મહિલા તો 20 વર્ષ ત્યાં બિચારા પથારીમાં છે વડોદરામાં, અને એની સેવા થાય છે. તો આ યુવાન ઘેરે જે દરવાજામાં પ્રવેશ કર્યો બંગલામાં, ત્યાં તો એમ થાય કે આપણે ગુરુકુળમાં આવ્યા કે મંદિરમાં આવ્યા, એવો અનુભવ. આ જુવાની અવસ્થા હોય, અમેરિકા જેવા દેશમાં રહેતા હોય એ યજમાન પરિવાર, એ પણ ભાગ્યશાળી કહેવાય કે આવા પવિત્ર સંતોના હજારો ભક્તો આખો મહિનો સુધી પવિત્ર ધનુર્માસની વાસુદેવ મહાત્મા ગ્રંથ, ગઈકાલે એક દહીસરથી ફોન આવેલો કે મારે નાના સ્વામી સત્યસંકલ્પ સ્વામીના મારે દર્શન કરવા ફોન દ્વારા વાત કરવી છે. એવા ભક્તોના આશીર્વાદ રાજીપો મળે છે કથા. ખરેખર નિષ્કુળાન સ્વામીએ ભક્તજ્ઞાન મેં વર્ણન કર્યું કે વળી વંદો હરે જન સૌને આપજો એવી આશીષ મોને, હેતવાધે હરે યસ કહેતા એવી સૌરે જો આશીષ દેતા. આ સંતો ભક્તો નાના મોટા દરેકના આશીર્વાદ છે. ત્યાં દિવ્ય કથા થાય છે. હવે ખરેખર ભક્તો અત્યારે અહીંયા થાળ, ઠાકોરજીના થાળ થાય છે અને ભક્તો સેવા કરે છે દેશમાં વિદેશોમાં. તમારી પુણ્ય કમાઈ કાંઈ કહેવાય. ઘનશ્યામ એક વાત કરીને પૂરું કરીને, નાના ઘનશ્યામ મહારાજ 11 વર્ષની ઉંમર હતી અને ભક્તિ માતાને તાવ આવેલો, એટલે ઘનશ્યામ મહારાજ એ માતાની પગચંપી કરે છે. અત્યારના યુવાનો માતા પિતાની પગચંપી ન કરે, કરતા છે જેને સત્સંગ હોય એને અને કરે. તો એને રાજીપો મળે. તો ઘનશ્યામ મહારાજ નાના હતા ત્યારે ભક્તિ માતાએ હાથ જોડ્યા, હે બાપ, હે ઘનશ્યામ, હવે મારો સ્ત્રીનો દેહ છે, ટૂંકમાં મારું કલ્યાણ થાય એવી વાતો કરો. હરિગીતામાં 5 ઉપદેશ, સત્સંગ જીવનમાં 5 અધ્યાયમાં વાત કરી છે કે દ્રષ્ટા સ્પૃષ્ટા નતાવા કૃત પરિચરણા પહોંચિતા પહોંચિતાવા. એવા સંતોના દર્શન કરવાથી, સ્પર્શ કરવાથી, પૂજન કરવાથી, ઓઘ જમાડવાથી ઓઘ કહેતા પાપ એ નાશ પામી જાય છે. ગ્રહસ્થાશ્રમ એ અસાર સંસાર કીધો છે, પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એ કહે છે કે એમાં ઠાકોરજીની, સંતોની, ભક્તોની, ગરીબોની જે સેવા થાય છે ને એ શ્રેષ્ઠ વસ્તુ છે. એટલે દરેક ભક્તો આ પવિત્ર ધનુમાસમાં જે જે સેવા કરતા હોય છીએ, અમને તો 40-45 વર્ષનો અનુભવ છે, જે જે ઠાકોરજીની, સંતોની સેવા કરે છે, દેશમાં વિદેશોમાં ભક્તો એ આ લોકમાં પરલોકમાં સુખી થાય છે. 5 પૈસા મળ્યા હોય તો સત્કાર્યમાં વપરાય છે. એ ખરેખર આ ગુણાતીત પરંપરા દિવ્ય, એ ગુણાતીતાન સ્વામી, બાલમુકુદાસ સ્વામી, ધર્મસ્વરૂપદાસ સ્વામી, ગોપીનાથ પુરાણ સ્વામી એ આપણે જોયા નથી, પણ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પુરાણ સ્વામી, જોગી સ્વામી, કોઠારી સ્વામી, હરિપ્રસાદ સ્વામી, નારાયણ ભગત અને અત્યારે ગુરુ મહારાજ, આ વડીલ સંતોજી જીવન જીવે છે એ મહારાજની પંચવર્તમાન આજ્ઞા, નિષ્કામ, નિર્લોભ, નિર્માન, આ જે ધર્મામૃત, એ જે નિષ્કામ સુધી જે શિક્ષાપત્રીની આજ્ઞા પાડનારા એ સંતોના મુખે આ ધનુમાસની દિવ્ય કથા સંભળાય છે. અસ્તુ, બધા ભક્તોને પ્રેમથી જે જે સેવા કરે છે એને મહારાજ આલોકમાં પરલોકમાં સુખી કરે. અને અત્યારે કોરાનો રોગ છે એટલે ભગવાન બધાની રક્ષા કરે એવી હરિકૃષ્ણ મહારાજ અને ઘનશ્યામ મહારાજના ચરણમાં પ્રાર્થના. અસ્તુ, બધા જ ભક્તોને પ્રેમથી જય સ્વામી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, આજની ધનુર્માસ કથામાં આપણને પૂજ્ય સત્ય સંકલ્પ સ્વામી એમણે ખૂબ સુંદર કથાનું શ્રવણ કરાવ્યું છે. આપણા બંને વક્તા પૂજ્ય સત્ય સંકલ્પ સ્વામી અને શ્રુતિ પ્રકાશ સ્વામી. સત્ય સંકલ્પ સ્વામી હાલ શાસ્ત્રીનો અભ્યાસ કરે છે, આવતીકાલથી એ પરીક્ષા આપવા માટે જવાના છે. મોટા સંતો ખૂબ રાજી. નવસારી ગુરુકુલ પાઠશાળામાં અભ્યાસ કરીને આવ્યા પછીની પહેલી કથા વાસુદેવ મહાત્માની એમણે આપણને સંભળાવી છે. ત્યારે સત્ય સંકલ્પ સ્વામી પૂજ્ય નારાયણ પ્રસાદ સ્વામી પાસે આવશે. સ્વામી એમને હાર પહેરાવી અંતનારૂઢ આશીર્વાદ પાઠવે. સાથે આજના ધનુર્માસ કથામાં થાળ અને ધૂન પ્રસાદના જેઓ યજમાન પદે રહ્યા છે એવા જયરામભાઈ, રાઘવભાઈ મારડિયા, સહયજમાન તરીકે રાજેશભાઈ કપૂરિયા, પ્રદીપભાઈ કાછડિયા, રજનીકાંતભાઈ ખેતાણી, રોહિતભાઈ ચોટલિયા, તુષારભાઈ પાલા, વજુભાઈ બારસિયા, આ તમામ ભક્તોની સદલક્ષ્મી ધૂન પ્રસાદ અને ઠાકોરજીના થાળ નિમિત્તે અર્પણ થઈ છે. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ આ તમામ ભક્તોને મહારાજ સત્સંગ અને ભક્તિનું ખૂબ બળ આપે. બીજું 2 મિનિટ મહારાજના નામની આપણે ધૂન કરવી છે. ગામ જાળિયાના હાલ અમેરિકા અને ડલાસમાં નિવાસ કરતા પરમ ભક્ત જસમતભાઈ, ભરતભાઈ અને મનોજભાઈ, એમના મનોજભાઈ સુતરિયા, એમના પિતાશ્રી પરમ ભક્ત શ્રી ઠાકરજીભાઈ સુતરિયા મહારાજના ધામમાં સીધા આવ્યા છે. ધીરુભાઈ બાબરિયા આપણે અમેરિકાની અંદર રહે એમના પાર્ટનર, કોઈ પણ નાના મોટા ઉત્સવો હોય તો એમની સદલક્ષ્મી સંતોના વચન પ્રમાણે સમર્પિત થતી હોય, દરેક કાર્યમાં એ નિમિત્ત બનતા હોય, ગરીબોની સેવા હોય, પ્રસૂતા બહેનોની સેવા હોય કે હોસ્પિટલની સેવાઓ હોય, સમાજના કાર્યમાં પણ એ અગ્રેવાન બની અને દરેક જગ્યાએ નિમિત્ત બનતા, દીકરાઓને એમણે વિદેશ વસાવ્યા, પોતે પણ વિદેશમાં રહેતા, છેલ્લે એમની ઈચ્છા એવી કે મારે ભારતની પુણ્યભૂમિ ઉપર મારે મારા દેહનો ત્યાગ કરવો છે. થોડા દિવસોથી અહીંયા ગામડે હતા અને મહારાજના ધામમાં ગયા છે. સંતો પણ ત્યાં એમના અગ્નિ સંસ્કારમાં હાર પહેરાવવા માટે ગયા છે. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ એ આત્માને પણ મહારાજ પોતાના ચરણોનો વિશેષ સુખ અર્પણ કરે અને એ ભાવના સાથે 2 મિનિટ મહારાજના નામની ધૂન કરી અને આપણી કથાને પૂર્ણ કરીએ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ,